શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 10-11. ભગવતી દેવીની કૃપાથી મૂર્ખ ઉતથ્યનું મહાન પંડિત સત્યવ્રત બ્રાહ્મણ બની જવાની કથાનો આરંભ. અનાયાસ સારસ્વત મંત્રના ઉચ્ચારણથી ભગવતીની મોટી કૃપા. જન્મેજયે પૂછ્યું, તે દ્વિજશ્રેષ્ઠ બ્રાહ્મણ સત્યવ્રત કોણ હતો? ક્યા દેશમાં તે જન્મ્યો હતો અને તે સ્વભાવે કેવો હતો તે મને કહેવાની કૃપા કરો. એ બ્રાહ્મણે કઈ રીતે એ સાંભળ્યું અને પછી તેનો જપ શા માટે કર્યો? ઉચ્ચારણ કરવાથી તે બ્રાહ્મણને તત્કાળ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ? બધું જાણવામાં સમર્થ તથા સર્વત્ર વિરાજમાન રહેવાવાળી ભગવતી આટલાથી જ કઈ રીતે પ્રસન્ન થઈ ગયા? હે મુનિ, મનને મુગ્ધ કરવાવાળી આ કથા વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો. શ્રુતજી કહે છે, આ પ્રમાણે જન્મેજે રાજાના પૂછવાથી સત્યવતી નંદન વ્યાસજી પરમ ઉદાર પવિત્ર અને મધુર વચનથી કહેવા લાગ્યા. વ્યાસજીએ કહ્યું, રાજન, આ પુરાણ સંબંધી પાવન કથા હું તમને કહું છું, સાંભળો. કુરુરાજ, ઘણા સમય પહેલાની વાત છે, મુનિઓની સભામાં મેં આ કથા સાંભળી હતી. કુરુશ્રેષ્ઠ, એક સમયની વાત છે, હું પવિત્ર તીર્થોમાં ફરતો પૌણ્ય ભૂમિ નૈમિષારણ્યમાં પહોંચી ગયો. ત્યાં ઘણા મુનિઓ બિરાજમાન હતા. તે બધા મુનિઓને પ્રણામ કરીને હું તે ઉત્તમ આશ્રમમાં બેસી ગયો. કઠોર વ્રતનું પાલન કરવાવાળા અને જીવન મુક્ત બધા બ્રહ્માજીના માનસપુત્રો ત્યાં પધાર્યા હતા. તે સમયે ત્યાં કથાનો આરંભ થઈ રહ્યો હતો. જમદગ્નિએ સામે બેસીને મુનિઓને આ પ્રણામ આ પ્રમાણે કહ્યું. જમદગ્નિ બોલ્યા, તપસ્યામાં તત્પર રહેવાવાળા મહાભાગ મુનિઓ, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર અગ્નિ વરુણ કુબેર પવન ત્વષ્ટા કાર્તિક સ્વામી ગણેશ સૂર્ય અશ્વિની કુમાર ભગ પુષા ચંદ્રમા તથા બધા ગ્રહ, આ બધામાં વિશેષ રૂપથી કોની ઉપાસના કરવી જોઈએ? ક્યાં દેવતા ઈચ્છિત ફળ આપવાવાળા છે? કોની સુખપૂર્વક આરાધના કરી શકાય છે અને ક્યાં દેવતા તરત પ્રસન્ન થાય છે? શ્રેષ્ઠ વ્રતમાં જોડાયેલા રહેવાવાળા મુનિઓ, આપ કોઈ વાતથી અજાણ નથી, તરત જણાવવાની કૃપા કરો. આ પ્રમાણે મુનિવર જમદગ્નિના પૂછવાથી લોમસજીએ કહ્યું, જમદગ્નિ, તમે આ જે પ્રશ્ન કર્યો છે તે સંબંધમાં હવે હું કહું છું, સાંભળો. બધા જ કલ્યાણ વાંછુ મનુષ્યોએ મહાશક્તિની ઉપાસના કરવી જોઈએ. તે પરા પ્રકૃતિથી આદ્યા બધે જ બિરાજમાન અને બધું જ આપનારા કલ્યાણમય છે. તે જ દેવતાઓ અને બ્રહ્મા વગેરે મહાનુભાવોના જનની છે. આદિ પ્રકૃતિ હોવાથી સંસારરૂપી વૃક્ષના તેઓ મૂળ કારણ છે. તેમનું સ્મરણ અને નામનું ઉચ્ચારણ કરવાથી તેઓ બધા જ મનોરથ પૂર્ણ કરે છે. તેમનું હૃદય દયાથી ભરપૂર છે. ઉપાસના કરવાથી તરત વરદાન આપવા તત્પર થઈ જાય છે. મુનિવરો, એક પરમ પાવન કથા કહું છું, સાંભળો. એક અક્ષરનું ઉચ્ચારણ કરવાથી જ કઈ રીતે એક બ્રાહ્મણને મોક્ષ પ્રાપ્તિ થઈ હતી? કૌશલ દેશમાં દેવદત્ત નામથી પ્રસિદ્ધ કોઈ એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સંતાન ન હતું. પુત્ર પ્રાપ્તિ માટે તેણે વિધિ પ્રમાણે પુત્રેષ્ટિ યજ્ઞનો આરંભ કર્યો. તમસા નદીના કિનારે જઈને એક સુંદર યજ્ઞ મંડપ બનાવ્યો. યજ્ઞ કરાવવામાં પારંગત વેદના પૂરા જાણકાર બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. વિધિપૂર્વક વેદી બનાવી અગ્નિની સ્થાપના કરી. આ પ્રમાણે દ્વિજવર દેવદત્ત વિધિ પ્રમાણે પુત્રેષ્ટિ યજ્ઞમાં પ્રવૃત્ત થયા. દેવદત્તે તે યજ્ઞમાં મુનિવર સુહોત્રને, બ્રહ્મા યાજ્ઞવલ્કેને અર્ધવર્યું, બૃહસ્પતિને હોતા, ફેલને પ્રસ્તોતા, ગોભિલને ઉદ્ગાતા અને અન્ય ઉપસ્થિત મુનિઓને સદસ્ય બનાવીને તેમને વિધિ પ્રમાણે દક્ષિણામાં ધન આપ્યું. સામવેદનું ગાન કરનાર મુનિવર ગોભિલ ઉદ્ગાતા બનીને સાત સ્વરોની સાથે રથંતર મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. મંત્ર જ્ઞાન ત્વરિત જ્ઞાનથી થતું હતું. વારંવાર શ્વાસ લેવાથી મંત્રોચ્ચાર કરતી વખતે તેમનો સ્વર તૂટ્યો. તરત દેવદત્તે ક્રોધમાં આવીને ગોભિલ મુનિને કહ્યું, મુનિવર, તમે અત્યંત મૂર્ખ છો. હું પુત્ર પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કરી રહ્યો છું. તમે મારા યજ્ઞમાં સ્વરહીન મંત્રનો ઉચ્ચાર કર્યો. આ સાંભળીને ગોભિલ મુનિને અત્યંત ક્રોધ આવ્યો. તેમણે દેવદત્તને કહ્યું, તમને શબ્દ શૂન્ય પ્રચંડ મૂર્ખ પુત્ર પ્રાપ્ત થશે, સાથે સાથે તે તમારો પુત્ર ષઠ થશે. મહામતી, બધા જ પ્રાણીઓના શરીરમાંથી શ્વાસની ક્રિયા ચાલતી રહે છે, તેના પર કોઈનો વશ નથી. તેથી સ્વરભંગ થયો તેમાં મારો કોઈ દોષ નથી, જેના કારણે તમે મને આવા કડવા શબ્દો કહી દીધા. મહાત્મા ગોભિલની ઉપયુક્ત વાત સાંભળીને અને તેમના શ્રાપથી ભયભીત થઈને અત્યંત ખેદ પ્રગટ કરીને દેવદત્ત મુનિએ કહ્યું, વિપ્રવર, હું નિર્દોષ પર આપ વિના કારણ કેમ ક્રોધિત થઈ ગયા? મુનિ તો ક્યારેય ક્રોધિત થતા નથી, તે તો સદા સુખ આપ્યા કરે છે. વિપ્રેન્દ્ર, બહુ જ નાનો અપરાધ થયો હોવા છતાં આપે કઈ રીતે મને શ્રાપ આપી દીધો? હું પ્રથમથી જ પુત્રના અભાવે દુઃખી હતો, તેના ઉપર આપે મને અત્યંત દુઃખના દરિયામાં ધકેલી દીધો. વેદના પારંગત વિદ્વાનો કહે છે કે મૂર્ખ પુત્ર હોવા કરતા પુત્ર ન હોય તે શ્રેષ્ઠ છે. મૂર્ખ બ્રાહ્મણ બધાની દ્રષ્ટિએ ત્યાજ્ય છે. મૂર્ખ પુત્રાદત પુત્રત્વમ વરમ વેદ વિદોહો વિદુહ તથાપી બ્રાહ્મણો મૂર્ખ સર્વેષામ નિંદન એવહી. દ્વિજીવર, મૂર્ખ બ્રાહ્મણ બધા કર્મોમાં પશુ અથવા શુદ્રની જેમ અનધિકારી ગણાય છે. હવે આવા મૂર્ખ પુત્રથી મારું કયું કાર્ય સિદ્ધ થશે? જેવો શુદ્ર એવો જ મૂર્ખ બ્રાહ્મણ, તેમાં કોઈ સંશય નથી. મૂર્ખ બ્રાહ્મણની નથી પૂજા થતી કે નથી તેને દાન મળતું, બધા જ કાર્યોમાં તેને નિંદ્ય માનવામાં આવે છે. દેશના અભણ વેદ શૂન્ય બ્રાહ્મણને સરકારી ટેક્સ વેરો આપવો પડે છે, કારણ કે રાજા તેને શુદ્ર જેવો સમજે છે. પિતૃકાર્ય અને દેવકાર્યના પ્રસંગે ફળની ઈચ્છા રાખનારે મૂર્ખ બ્રાહ્મણને આસન પર બેસાડવો ન જોઈએ. રાજા પણ અભળ બ્રાહ્મણને શુદ્ર સમજીને બધા કાર્યોમાં બાકાત રાખે છે. આવા વેદહીન બ્રાહ્મણને ખેતીનું કામ સોંપાય છે. બ્રાહ્મણ ન હોય તો ગર્ભની સળીથી કાર્ય કરવું સારું છે, પરંતુ મૂર્ખ બ્રાહ્મણ દ્વારા ક્યારેય શ્રાદ્ધનો વિધિ કરાવવો જોઈએ નહીં. વિના વિપ્રેણ કર્તવ્યમ શ્રાદ્ધમ કુશ્ચટેન વે નતુ વિપ્રેણ મૂર્ખેણ શ્રાદ્ધમ કાર્યમ કદાચન. મૂર્ખ બ્રાહ્મણને ભોજન ઉપરાંત કોઈ ધન આપવું નહીં, તે રાજાને ધિક્કાર છે જેના રાજ્યમાં મૂર્ખ પ્રજા વસે છે. અને મૂર્ખ બ્રાહ્મણો પણ દાનમાનથી પૂજાય છે. સાથે સાથે જ્યાં આસન પૂજન અને દાનમાં જરા પણ ભેદ નથી રખાતો, તેથી શુગ્ન પુરુષે વિદ્વાન અને મૂર્ખની જાણકારી અવશ્ય રાખવી. જ્યાં દાન માન અને પરિગ્રહથી મૂર્ખજનો ગૌરવશમાં માનવામાં આવે છે, તે દેશમાં વિદ્વાનોએ કોઈ પણ રીતે રહેવું જોઈએ નહીં. મૂર્ખાયત્ર સ્વર્ગવિષ્ટા દાન માન પરિગ્રહે તસ્મિન દેશે ન વ્યસ્તત્વમ પંડિતે કથજ્ઞ. કારણ કે દુર્જનોનું દ્રવ્ય દુર્જનોના ભલા માટે જ વપરાય છે. જેમ ફળથી ભરપૂર લીમડાના વૃક્ષ પર આવીને કાગડા ભલે ને ફળ ખાઈ જાય, તે ફળ બીજા કોઈના કામમાં આવતા નથી. વેદજ્ઞ બ્રાહ્મણ જેનું અન્ન ખાઈને વેદ પાઠ કરે છે, તેના પૂર્વજો સ્વર્ગમાં રહીને અત્યંત આનંદ સાથે ક્રીડા કરે છે. તેથી હે ગોભીલજી, આપ તો વેદોના પ્રકાંડ વિદ્વાન છો, છતાં મને મૂર્ખ પુત્રનો શ્રાપ કેમ આપ્યો? અરે મુનિવર, આ સંસારમાં મૂર્ખ પુત્ર હોવો તે મૃત્યુથી પણ વધારે દુઃખદાયી છે. મહાભાગ, હવે આપ આ શ્રાપમાંથી મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. આપ દુઃખી જનોનો ઉદ્ધાર કરવા સમર્થ છો, મારું મસ્તક આપના ચરણોમાં પડ્યું છે. લોમસજી કહે છે, આ પ્રમાણે કહીને તે દેવદત્ત ગોભીલજીના પગમાં પડી ગયો, અત્યંત દુઃખી થઈને કરુણાપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ત્યારે ગોભીલજીએ તે દુઃખી દેવદત્ત સામે જોયું. મહાત્માઓનો ક્રોધ ક્ષણમાં શાંત થઈ જાય છે. પાપીજનો એવા હોય છે જેમનો ક્રોધ કલ્પો સુધી દૂર થતો નથી. જળનો સ્વાભાવિક ગુણ છે ઠંડા રહેવું. અગ્નિ પર ગરમ કરવાથી તે ભલે ગરમ થઈ જાય, પરંતુ જ્યારે અગ્નિનો સાથ છૂટી જતા જ તે તુરંત ઠંડુ થઈ જાય છે. ક્ષણકોપા મહાંતો વિપાપશિષ્ટા કલ્પકોપનાહા જલમ સ્વભાવંતઃ શાંતમ પાવકાત પયોગતઃ ઉષ્ણમ ભવતિ તચ્છિગ્નમ તદ્ભિનામ શિશિરમ ભવેત. ગોભીલજીનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે અત્યંત દુઃખી દેવદત્તને કહ્યું, તમારો પુત્ર મૂર્ખ થશે પરંતુ પછી તે વિદ્વાન થઈ જશે, તેમાં કોઈ શંકા નથી. આવું વરદાન મળવાથી દેવદત્ત અત્યંત પ્રસન્ન થયા. યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી. બધા જ બ્રાહ્મણો વિધિપૂર્વક વિદાય થયા. થોડો સમય વ્યતીત થયો ત્યારે દેવદત્તની સુંદર પતિવ્રતા સ્ત્રીએ ગર્ભ ધારણ કર્યો. તે બ્રાહ્મણની પત્નીનું નામ રોહિણી હતું. તે રોહિણી જેવી જ શુભ લક્ષણોથી સંપન્ન હતી. દેવદત્તે વિધિ સાથે ગર્ભધાન અને પુંસવન વગેરે સંસ્કાર કર્યા. પત્નીને શૃંગાર પહેરાવ્યો, વેદોમાં જણાવેલી વિધિ પ્રમાણે સીમંત સંસ્કાર કર્યો. પોતાનો મનોરથ સફળ થયો તેવું માનીને દેવદત્તે અત્યંત પ્રસન્ન થઈ ખૂબ ધન દાનમાં આપ્યું. શુભ ગ્રહનો દિવસ હતો, નક્ષત્ર રોહિણી હતું. ત્યારે શુભ મુહૂર્તમાં રોહિણીએ પુત્રને જન્મ આપ્યો. જન્મ દિવસના શુભ લગ્નમાં થયો. તે વખતે દેવદત્તે બાળકના જાતકર્મ સંસ્કાર કર્યા અને તેના નામકરણ સંસ્કાર પણ કર્યા. દેવદત્તને બ્રાહ્મણના શ્રાપની વાત યાદ હતી. તેણે તેના પુત્રનું નામ અતથ્ય રાખ્યું. આઠમા વર્ષે શુભ દિવસ અને શુભ યોગમાં પુત્રનો યજ્ઞ પવિત્ર સંસ્કાર કર્યો. વિદ્યાભ્યાસનો સમય થયો ત્યારે ગુરુદેવ ઉતથ્યને ભણાવવા લાગ્યા, પરંતુ તથ્ય એક શબ્દનું પણ ઉચ્ચારણ ન કર્યું. તે મૂર્ખની જેમ ચૂપચાપ બેસી રહ્યો. પછી તેના પિતાએ તેને બીજી રીતે ભણાવવાની કોશિશ કરી, પરંતુ તે મૂર્ખ પુત્રની બુદ્ધિ ઠેકાણે ન આવી. તે મૂર્ખની જેમ પડી રહેતો. આ જોઈને દેવદત્તને અત્યંત ચિંતા થવા લાગી. 12 વર્ષ સુધી ઉતથ્ય અભ્યાસ ચાલુ રાખ્યો, છતાં સંધ્યા વંદનનો વિધિ સુદ્ધા તેને આવડ્યો નહીં. જગતમાં જેટલા બ્રાહ્મણ તપસ્વી તથા બીજા લોકો હતા તે બધામાં ઉતથ્ય મૂર્ખ છે એવો પ્રચાર થઈ ગયો. જ્યાં ક્યાંય તે જતો લોકો તેની ઉપેક્ષા કરતા હતા. તેના માતા પિતા પણ તેની નિંદા કરવા લાગ્યા અને મહેણા મારવા લાગ્યા. ત્યારે જ્યારે બધા લોકો માતા પિતા અને ભાઈ બંધુ બધા જ ઉતથ્યની ખૂબ નિંદા કરવા લાગ્યા, ત્યારે તે બ્રાહ્મણના મનમાં વૈરાગ્ય થયો. તે વનમાં જવા લાગ્યો. પિતાએ કહ્યું, જો મારો આ પુત્ર આંધળો અથવા લૂલો લંગડો હોત તો પણ સારું થાત, પરંતુ મૂર્ખ પુત્ર તો તદ્દન નકામો છે. મા બાપની આ વાતોથી નારાજ થઈ ઉતથ્ય વનમાં ચાલ્યો ગયો. ગંગા કિનારે એક પવિત્ર સ્થાન હતું. ત્યાં સુંદર ઝૂંપડી બનાવી જંગલના ફળ ફૂળ ફળમૂળ ખાઈ મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને તે રહેવા લાગ્યો. તેણે એક ઉત્તમ નિયમ કર્યો, હવે ક્યારેય જૂઠું બોલીશ નહીં. આ પ્રમાણે તે સુંદર આશ્રમ પર બ્રહ્મચર્ય સાથે તેનો સમય વ્યતીત કરવા લાગ્યો. લોમસજી કહે છે, તે બ્રાહ્મણ તથ્ય ન હતો, વેદાધ્યયન જાણતો કે ન જપનો વિધિ જાણતો હતો. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ભૂત શુદ્ધિ કઈ રીતે કરવી તે વિધિથી પણ તે બિલકુલ અપરિચિત હતો. કિલક મંત્ર બોલવા કે ગાયત્રી મંત્રના જપ કરવાનું તેને જ્ઞાન ન હતું. શૌચ ક્રિયા, સ્નાનાદિ ક્રિયા અને આચમન કઈ રીતે કરવું તેનો વિધિ પણ તે જાણતો ન હતો. તે સવારે ઉઠીને દાંતણ કરી કોઈ પણ મંત્ર બોલ્યા વિના શુદ્રની જેમ ગંગાજીમાં સ્નાન કરતો હતો. બપોરના જંગલમાંથી ફળ લાવીને સુધા શાંતિ કરી લેતો હતો. ક્યું ફળ ખાવા લાયક છે અને ક્યું નથી તેનું જ્ઞાન પણ તેને ન હતું. તે સાચું બોલતો હતો. તેના મુખેથી ક્યારેય મિથ્યા શબ્દ નીકળતો ન હતો. તેથી ત્યાંના લોકોએ તે બ્રાહ્મણનું નામ સત્યવ્રત રાખ્યું. તે ન ક્યારેય કોઈનું અહિત કરતો અને ન ક્યારેય અનુચિત કાર્યમાં જોડાતો. સુખપૂર્વક પોતાની ઝૂંપડીમાં સૂઈ રહેતો. કોઈ પણ પ્રકારના ભય તેની પાસે ફરકતા નહીં. હા, તેના મનમાં ચિંતા રહેતી હતી કે મારું આ શરીર ક્યારે શાંત થશે, કારણ કે હું જંગલમાં કષ્ટદાયી જીવન જીવી રહ્યો છું. મારા મૂર્ખ જીવનને ધિક્કાર છે. મરવાનું નક્કી છે તો પછી વિલંબ કેમ? દેવ યોગે હું મૂર્ખ થયો છું, તેમાં બીજું કોઈ કારણ નથી. ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને પણ હું કોઈનો કોઈ કામનો રહ્યો નથી. જેમ સુંદર સ્ત્રી વંધ્યા હોય, ફળ વિનાનું વૃક્ષ અને દૂધ વિનાની ગાય હોય, તેમ મારું જીવન પણ વ્યર્થ છે. હું દેવ એટલે ભાગ્યની પણ શી નિંદા કરું? મારું કર્મ જ એવું છે. મેં પૂર્વ જન્મમાં કોઈ સુંદર પુસ્તક લખીને કોઈ બ્રાહ્મણને દાનમાં નથી આપ્યું અને નથી કોઈને ઉત્તમ વિદ્યા આપી. તેથી તેના ફળ રૂપે અધમ બ્રાહ્મણ બનીને દુઃખ ભોગવી રહ્યો છું. મેં કોઈ તીર્થમાં જઈ તપ નથી કર્યું કે સંતોનું સ્વાગત નથી કર્યું અને બ્રાહ્મણોનું પૂજન કરીને તેમને ધન પણ નથી આપ્યું. તેથી આ જન્મમાં હું મૂર્ખ રહી ગયો. અહીં વનમાં વેદ શાસ્ત્રોના પારંગત અનેક ઋષિ કુમારો છે. એક હું જ કોઈ અગમ્ય દેવ યોગે માર્યો ગયો, મૂર્ખ રહી ગયો. તપસ્યાનો કોઈ વિધિ હું જાણતો નથી, પછી હું ક્યુ શ્રેષ્ઠ સાધન અપનાવું? હવે તો મારા મનની આ બધી કલ્પનાઓ વ્યર્થ છે, કારણ કે મારું ભાગ્ય જ ખોટું છે. આ પ્રમાણે બ્રાહ્મણ શ્રેષ્ઠ ઉતથ્યના મનમાં ચિંતાની લહેરો ઉછળતી રહેતી હતી. ગંગાના કિનારે પવિત્ર ભૂમિમાં તેની એક નાનકડી ઝૂંપડી હતી, તેમાં તેઓ સમય વ્યતીત કરતા હતા. ઉતથ્યનો તે આશ્રમ નિર્જન વનમાં હતો. વિરક્ત બનીને વખત ગુમાવી ચૂપચાપ ત્યાં બેસી રહેતો હતો. આ પ્રમાણે પવિત્ર ગંગા કિનારે 14 વર્ષ વીતી ગયા. ન કોઈ આરાધના કરી, ન કોઈ જપ કર્યા અને ન કોઈ મંત્રની જાણકારી મેળવી. માત્ર સમય જ વ્યતીત કર્યો. પરંતુ તથ્ય મુનિ સત્ય બોલવાના વ્રતનું પાલન કરે છે. આ વાત બધા લોકો જાણી ગયા. બધા લોકોમાં તેમનો યશ ફેલાયો કે આ બ્રાહ્મણ સત્યવ્રતી છે. ક્યારેય તેમના મુખથી મિથ્યા ભાષણ નીકળતું નથી. એક દિવસની વાત છે, એક મહાન મૂર્ખ જંગલી માણસ શિકાર કરતો ત્યાં આવી પહોંચ્યો. તેના હાથમાં ધનુષ બાણ હતા. તે ગોર વનમાં શિકાર કરતી વખતે તે યમરાજા જેવો ભયંકર લાગતો હતો. તેનો ચહેરો ખૂબ બિહામણો હતો. હિંસા વૃત્તિમાં તે ખૂબ પ્રવીણ હતો. તે ધનુષધારી કિરાતના બાણથી એક સુંદર તેના તે ધનુષધારી કિરાતના બાણથી એક સુવર વિંધાઈ ગયું હતું. અત્યંત ભયભીત થઈને ભાગતું તે સુવર થરથર કાપતું ખૂબ જ વેગથી ઉતથ્ય મુનિ પાસે આવી પહોંચ્યું. તેનું શરીર લોહીથી લથપથ થઈ ગયું હતું. તે દયાપાત્ર પશુ પર ઉતથ્ય મુનિની દ્રષ્ટિ પડી. રુધિરથી ભીંજાયેલું તે પ્રાણી મુનિની સામે જ આવી રહ્યું હતું. તેને હમણાં જ ઘા વાગ્યો હતો. અતિશય દયાના પ્રભાવથી મુનિ કાંપી ઉઠ્યા અને પછી તેમના મુખેથી સારસ્વત બીજ એનું ઉચ્ચારણ થઈ ગયું. આ પહેલા તેઓ આ મંત્રને જાણતા ન હતા અને ન તેમણે તે મંત્ર સાંભળ્યો હતો. કોઈ અદૃષ્ટ શક્તિની પ્રેરણાથી આ મંત્ર તેમનાથી બોલાઈ ગયો. તે મહાત્મા ઉતથ્ય તો તદ્દન અજ્ઞાની હતા. તેમને સારસ્વત બીજ મંત્રની શી ખબર, પરંતુ શોકમાં ડૂબી જવાથી તેમના મુખેથી આ ઉચ્ચારણ થઈ ગયું. અહીં તે સુવર આશ્રમમાંથી જઈને એક ગીચ ઝાડીમાં સંતાઈ ગયું. ત્યાં કોઈને જવાનો રસ્તો ન હતો. હવે તેના મનને શાંતિ મળી, પરંતુ બાણથી વિંધાવાને કારણે તેનું શરીર કાંપતું હતું. ત્યાર પછી તરત જ તે નિષાદરાજ શિકારી કાન સુધી બાણ ખેંચાલા ધનુષ્યને લઈને ઉતથ્ય મુનિના આશ્રમ પર આવ્યો. તેનું શરીર અત્યંત ભયંકર હતું. શિકાર કરતી વખતે તે ભયંકર કાળ જેવો લાગતો હતો. તે શિકારીએ જોયું કે પરમ સત્યવાદીના નામથી પ્રસિદ્ધ ઉતથ્ય મુનિ આસન પર બેઠા હતા. શિકારીએ સામા ઉભા રહી મુનિને પ્રણામ કર્યા અને પૂછ્યું, દ્વિજવર, સુવર ક્યાં ગયું? હું જાણું છું કે તમે વિખ્યાત સત્યવાદી છો, તેથી હવે હું તમને પૂછું છું કે મારા બાણથી વિંધાયેલું તે સુવર ક્યાં ગયું? મારો પૂરો પરિવાર ભૂખે તડફડે છે. હું તે પરિવારની ભૂખ સંતોષવાની ઈચ્છાથી આવ્યો છું. દ્રિજવર, બ્રહ્માજીએ મારા માટે આ ધંધો બનાવ્યો છે. મારે બીજો કોઈ ધંધો નથી. આ હું તદ્દન સત્ય કહું છું. સારા અથવા ખોટા ગમે તે ઉપાયે કુટુંબનું પોષણ કરવું એ તો અનિવાર્ય જ છે. બ્રાહ્મણ દેવતા, તમે સત્યવ્રતી છો, સાચી વાત કહી દો. અત્યારે મારા બાળ બચ્ચા ભૂખે મરે છે, તેથી પૂછું છું, તરત જવાબ આપો. આ પ્રમાણે તે વ્યાધના પૂછવાથી મહાભાગ ઉતથ્ય મુનિના મનમાં અલગ અલગ વિચારો ઉઠવા લાગ્યા. તેમણે વિચાર્યું, નથી જોયું એમ કહેવાથી મારું સત્યવ્રત ન તૂટે એવો કયો ઉપાય છે? પરંતુ સત્ય હોય કે અસત્ય, એવું કઈ રીતે કહી દઉં કે બાણથી વિંધાયેલું સુવર આ બાજુ ગયું છે? આ સુધાતુર વ્યાધ તો પૂછી જ રહ્યો છે, તેને જોતા જ તે મારી નાખશે. આવું સત્ય સત્ય નથી. જેમાં હિંસા થતી હોય, જે દયાની ભાવના હોય, તો અસત્ય પણ સત્ય જ કહેવાય છે. જેનાથી લોકોનું હિત થતું હોય તે જ સત્ય છે. સત્યમ ન સત્યમ ખલુ યત્ર હિંસા દયાન્વિત ચાંદ્રુતમેવ સત્યમ. હિતમ નરાણામ ભવતી હયેન તદેવ સત્યમ ન તથાન્યથેવ. તેને અસત્ય કહી શકાતું નથી. બંને એકબીજાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં મારું હિત કઈ રીતે થાય? હું શું ઉત્તર આપું જેથી મારી વાણી પણ અસત્ય ન ઠરે? ધર્મ સંકટમાં પડેલા ઉતથ્ય વિચાર કરવા લાગ્યા, પરંતુ કોઈ નિર્ણય પર આવી શક્યા નહીં. જ્યારે ઉતથ્ય બાણથી વિંધાયેલા સુવરને જોયું હતું, ત્યારે તેના મુખેથી એ શબ્દ નીકળ્યો હતો, એ ભગવતીનો વાગ બીજ મંત્ર છે. તેથી તે મંત્રને સાંભળીને ભગવતી પ્રસન્ન થઈ ગયા અને તેમણે ઉતથ્યને અલભ્ય પ્રાપ્ત કરી ન શકાય તેવી વિદ્યા પ્રદાન કરી દીધી. ભગવતીના વાગ બીજ મંત્રનું ઉચ્ચારણ થવાથી મુનિને બધી વિદ્યાઓનું જ્ઞાન થઈ ગયું. પ્રાચીન કાળમાં જે રીતે વાલ્મીકીને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે જ રીતે ઉતથ્ય મુનિ એક મહાન કવિ બની ગયા. સત્ય બોલવાનું પ્રણ લેનારા ધર્માત્મા ઉતથ્ય દયાશીલ તો હતા જ. હવે તેમણે ધનુષ્ય બાણ લઈને સામે ઉભેલા શિકારીને એક શ્લોક કહ્યો. વ્યાધ, જોવાવાળી જે આંખ છે તે બોલતી નથી અને જે વાણી બોલે છે તેણે જોયું નથી. પછી તું તારું કાર્ય સાધવાના ઉત્સાહમાં આવીને મને વારંવાર શું પૂછી રહ્યો છે? યા પશ્યંતિ ન સા ભૃતે, યા ભૃતે સા ન પશ્યંતિ. અહો વ્યાધ, સ્વકાર્યાર્થિમ કિમ પૂછસી પુનઃ પુનઃ. મુનિવર ઉત્થિત થયે આ પ્રમાણે કહ્યું એટલે તે પશુઘાતી શિકારી ત્યાંથી ચાલ્યો ગયો. સુવર મેળવવાની તેની આશા નષ્ટ થઈ ગઈ. જેવો આવ્યો હતો તેવો જ તેના સ્થાને પાછો ગયો. હવે તે જ ઉત્થિત વાલ્મીકીજીની જેમ એક પ્રકાંડ વિદ્વાન થયા. સમસ્ત ભૂમંડળમાં સત્યવ્રતના નામથી તે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી સારસ્વત બીજ એ મંત્રના તેમણે વિધિવત જપ કર્યા. તેથી જગતમાં તેમની વિદવત્તાનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ ગયો. બ્રાહ્મણો બધા જ પર્વોમાં તેમના યશનું નિરંતર ગાન કરતા હતા. આ કથાને ઋષિમુનિઓ ખૂબ જ વિસ્તારથી કહે છે. સમાચાર સાંભળીને જે પિતાએ ઉત્થિતનો ત્યાગ કર્યો હતો તે આશ્રમ પર ગયા અને અત્યંત આદરપૂર્વક ઉત્થિતને ઘેર પાછા લાવ્યા. તેથી હે રાજન, તે આદ્યશક્તિ ભગવતી જગદંબિકાની ભક્તિપૂર્વક સદા ઉપાસના કરવી જોઈએ. તે પરાશક્તિ જ સંપૂર્ણ જગતનું કારણ છે મહારાજ. તેથી તમે વેદોમાં જણાવ્યા પ્રમાણેની વિધિ પ્રમાણે તે ભગવતીનો યજ્ઞ આરંભ કરો. ખરેખર તે યજ્ઞ હંમેશા બધા મનોરથો પૂરા કરે છે. આ વાત પહેલા પણ કહી છે. ભક્તિપૂર્વક સ્મરણ પૂજન ધ્યાન નામોચ્ચારણ અને સ્તવન કરવાથી ભગવતી ઈચ્છિત કામનાઓ અને સંકલ્પોને પૂરા કરી દે છે. તેથી જ લોકો તેમને કામદા કહે છે. રાજન, રોગી દીન દયાપાત્ર સુધાતુર નિર્ધન મૂર્ખ શત્રુઓથી ભયભીત ગુલામી કરનારા નીચ અંગહીન પાગલ ભોજનથી ક્યારેય સંતુષ્ટ ન થનારા સદા ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા ઇન્દ્રિયોના ગુલામ અત્યંત લાલચું સામર્થ્યહીન અને બીમારીમાં સપડાયેલા લોકોને જોઈને અનુમાન કરવું ઘટે કે તેમણે ભગવતીની ઉપાસના કરી નથી. સાથે સાથે જે સંપત્તિવાળા છે, પુત્ર પૌત્રાદિથી સંપન્ન છે, શરીરથી તંદુરસ્ત છે, બધા ભોગોથી સંપન્ન છે, વેદવાદી છે, રાજ્ય લક્ષ્મીથી પૂર્ણ છે, સુરવીર છે, પોતાના ભાઈ બાંધવોથી સમૃદ્ધ છે તથા બધા જ શુભ લક્ષણોથી યુક્ત છે, તેવા લોકોને જોઈને પંડિતો જાણી લે કે આ લોકોએ બધા જ મનોરથો પૂર્ણ કરવાવાળી કલ્યાણમય ભગવતીની આરાધના કરી છે. આ પ્રમાણે વ્યતિરેક અભાવ અને અન્વય સંબંધ બંને રીતે વિચાર કરવો જોઈએ. આ દુનિયામાં સુખી લોકોને જોઈને નક્કી કરી લેવું જોઈએ કે આ લોકોએ જગદંબિકાની નિરંતર ઉપાસના કરી છે તેથી તે સુખી છે. વ્યાસજી કહે છે, રાજન, નેમિષારણ્ય ક્ષેત્રમાં મુનિ સમાજ બેઠો હતો. તે સમયે લોમસજીના મુખેથી ભગવતીનું આ ઉત્તમ મહાત્મય મેં સાંભળ્યું હતું. રાજેન્દ્ર, તમે આનો સારી રીતે વિચાર કરીને પરમ ભક્તિ અને પ્રેમ સાથે ભગવતીની નિરંતર ઉપાસનામાં પ્રવૃત્ત થઈ જાઓ. અધ્યાય 10-11 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.